શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 74 ધેનુક અને પ્રલંબનો વધ તથા ગિરિ યજ્ઞનો અનુષ્ઠાન. વ્યાસજી કહે છે, એક દિવસ બલરામ અને શ્રીકૃષ્ણ સાથે સાથે ગાયો ચરાવતા વનમાં વિચરવા લાગ્યા. તેઓ ફરતા ફરતા તાળ વનમાં પહોંચ્યા. ત્યાં ધેનુક નામનો દાનવ ગધેડાના રૂપમાં રહેતો હતો. એ માંસાહારી હતો. ફળની સમૃદ્ધિથી મનોહર તાડવનને જોઈને ગોપ બાળોને ત્યાંના ફળ ખાવાની ઈચ્છા થઈ અને તેઓ બોલ્યા, ભાઈ રામ, ઓ કૃષ્ણ, ધેનુકાસુર સદા તાડવનની રક્ષા કરે છે, તેથી લોકો આ ફળ ખાઈ શકતા નથી. અમને એ ફળ ખાવાની ઈચ્છા છે. જો તમને યોગ્ય લાગે તો વૃક્ષો પરથી એ ફળ નીચે પાડો. ગોપ બાળકોની આ વાત સાંભળીને બલરામ અને શ્રીકૃષ્ણે ઘણા ફળ જમીન પર પાડ્યા. ફળોના પડવાનો અવાજ સાંભળીને પેલો ગધેડાના આકારનો દુષ્ટ દૈત્ય ક્રોધ ભર્યો આવ્યો. આવતા જેણે પોતાના બે પાછળના પગ વડે બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો. બલરામજી એના બંને પગ પકડી લીધા અને એને આકાશમાં ફેરવવાનો આરંભ કર્યો. ફેરવવાથી આકાશમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા. પછી બલરામજીએ તેને એક મોટા તાળના વૃક્ષ સાથે પછાડ્યો. એ દૈત્યને વૃક્ષ સાથે પછાડવાથી ઘણા ફળ પડી ગયા. તેના મૃત્યુ પછી ત્યાં બીજા પણ ઘણા ગધેડાના રૂપમાં દૈત્યો આવ્યા. પરંતુ શ્રીકૃષ્ણ અને બલરામે બધાને રમત રમતમાં જ ઉપાડીને વૃક્ષો પર ફેંકી દીધા. ક્ષણવારમાં પાકેલા તાળના ફળ અને દૈત્યોના શરીરોથી ત્યાંની ધરતી છવાઈ ગઈ, તેથી તે સ્થાન બહુ સુંદર લાગતું હતું. ત્યાર પછી તે વનમાં ગાયો નવું નવું ઘાસ ચરવા લાગી અને ગોવાળો નિર્ભયતાથી વિચરવા લાગ્યા. અનુચરો સહિત ધેનુકાસુરના મરાઈ જવાથી તે મનોહર તાળવન સમસ્ત ગોપ ગોપીઓને માટે સુખદાયક થઈ ગયું. એનાથી બલરામ અને શ્રીકૃષ્ણને બહુ પ્રસન્નતા થઈ. તે બંને ભાઈ નાના નાના વાછરડાઓની વચ્ચે શોભી રહ્યા હતા. ગભા પર ગાયો બાંધવાનું દોરડું મૂકીને વનમાળાથી વિભૂષિત થઈને તેઓ દૂર દૂર સુધી ગાયો ચરાવતા અને તે ગાયોને નામ લઈ લઈને બોલાવતા હતા. શ્રીકૃષ્ણનું વસ્ત્ર સોનેરી હતું અને બલરામજી વાદળી વસ્ત્ર ધારણ કરીને તે બંને ભાઈ ઇન્દ્રધનુષ્ય અને શ્વેત શ્યામ વાદળો જેવા શોભી રહ્યા હતા. સંસારમાં બાળકોની જે જે રમતો પ્રચલિત છે તે બધી રમતો પરસ્પર રમતા અને વનમાં વિચરતા હતા. સમસ્ત લોકનાથોના નાથ હોવા છતાં આ પૃથ્વી પર અવતીર્ણ થયા અને માનવ ધર્મમાં તત્પર થઈને મનુષ્ય યોનિને ગૌરવ પ્રદાન કરતા હતા. માનવ જાતિના ગુણોથી યુક્ત જાત જાતની રમતો રમતા રહી તેઓ વનમાં ફરતા હતા. ક્યારેક હિંચકે હિંચતા, ક્યારેક એકબીજા સાથે કુસ્તી કરીને ગોપ બાળકો સહિત શ્રીરામ કૃષ્ણ વ્યાયામ કરતા હતા. આ રીતે ગોપ બાળકો સાથે રમતમાં લીન શ્રીરામ કૃષ્ણને જોઈને એક પ્રલંબ નામનો દાનવ તેમને પકડીને લઈ જવાની ઈચ્છાથી ત્યાં આવ્યો. તે ગોપ બાળકના રૂપમાં આવ્યો હતો. મનુષ્ય ન હોવા છતાં મનુષ્ય રૂપ ધારણ કરીને તે મહાબળી પ્રલંબ દાનવ ગોપ બાળકોની તે મંડળીમાં નિર્ભયતાથી જઈને ભળી ગયો. રામ અને કૃષ્ણને ઉપાડીને લઈ જવાનો અવસર જોવા લાગ્યો. તેણે કૃષ્ણને તો સર્વથા અજય સમજ્યા, તેથી રોહિણી નંદન બલરામને મારવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી તે ગોપ બાળકોએ હરિણા ક્રીડન નામની રમત શરૂ કરી. આ રમતમાં બે બાળકો એક સાથે હરણની જેમ ઉછળતા ઉછળતા કોઈ નિર્ધારિત સ્થાન સુધી જવાનું હોય છે. પ્રથમ પહોંચનાર વિજયી થાય છે. હારેલો બાળક જીતેલાને પોતાની પીઠ પર બેસાડીને નિયત સ્થાન સુધી લઈ આવે છે. આ રમતમાં બધા ગોપ બાળકોએ ભાગ લીધો. બે બાળકો ઉછળતા જવા લાગ્યા. શ્રીદામાની સાથે શ્રીકૃષ્ણ, પ્રલંબની સાથે બલરામ તથા અન્ય બાળકો બે બેની સંખ્યામાં કૂદીને જઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણે શ્રીદામાને અને બલરામે પ્રલંબને જીતી લીધા. આ પ્રમાણે બધા બાળકો જીતેલા બાળકને પીઠ પર બેસાડીને ભાંડીર વડ સુધી આવ્યા અને ત્યાંથી પાછા ચાલ્યા ગયા. પરંતુ દાનવ પ્રલંબ બલરામને પોતાના ખભા પર બેસાડીને તરત ઉડી ગયો. તે રોકાયો જ નહીં. ત્યારે તે બલરામજીનો ભાર સહી ન શક્યો. ત્યારે તે ક્રોધિત થઈ ગયો અને પોતાના શરીરને વધારી દીધું. બલરામે જોયું કે આ દૈત્યનો વર્ણ બળી ગયેલા પર્વત જેવો છે. તેના ગળામાં બહુ મોટો હાર લટકી રહ્યો હતો. માથા પર બહુ મોટો મુગટ હતો. આંખો ગાડાના પેડાની જેમ ફરી રહી હતી. તેના ચાલવાથી ધરતી ડગમગતી હતી. તેનું રૂપ બહુ બિહામણું હતું. આવા રાક્ષસ દ્વારા પોતાને હરી લઈ જવાતા જોઈને બલરામે શ્રીકૃષ્ણને કહ્યું, કૃષ્ણ કૃષ્ણ, આ બાજુ તો જુઓ, આ ગોવાળના રૂપમાં છુપાયેલો કોઈ દૈત્ય મને હરીને લઈ જઈ રહ્યો છે. તે પર્વત જેવો વિકરાળ દેખાય છે. મધુસૂદન, હવે મારે શું કરવું જોઈએ જણાવો, મારે શું કરવું એ જણાવો. આ દુરાત્મા બહુ ઝડપથી ભાગી રહ્યો છે. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના હોઠ મંદ મલકાટથી ખીલી ઉઠ્યા. એ બલરામની શક્તિને જાણતા હતા, તેથી તેમને કહ્યું, સર્વાત્મન, આ શું છે? તમે તો જાણે મનુષ્ય જેવા લાચાર થઈ ગયા, તમે તો ગુહ્યથી પણ ગુહ્ય છો. જરા પોતાના સ્વરૂપનું સ્મરણ તો કરો, જે સમગ્ર જગતનું કારણ, કારણોનું પણ કારણ, અદ્વિતીય આત્મા અને પ્રલય કાળમાં પણ સ્થિત રહેનારું છે. હે વિશ્વાત્મન, તમે અને હું બંને જ આ સંસારના એકમાત્ર કારણ છીએ અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે અહીં બે રૂપોમાં પ્રગટ થયા છીએ. અપ્રમયાત્મન, તમે પોતાના સ્વરૂપનું સ્મરણ કરો અને આ દાનવને મારી નાખો, ત્યાર પછી મનુષ્ય ભાવનો આશ્રય લઈને બંધુજનોનું હિત કરો. મહાત્મા શ્રીકૃષ્ણ દ્વારા આ પ્રમાણે પોતાના સ્વરૂપનું સ્મરણ કરાવવામાં આવતા મહાબળી બલરામે પ્રલંબાસુરને દબાવીને અને ક્રોધપૂર્વક લાલ આંખો કરીને તેના માથા પર એક મુક્કો માર્યો. તેમના પ્રહારથી પ્રલંબની બંને આંખો બહાર નીકળી આવી, માથું ફાટી ગયું અને તે દૈત્ય મુખેથી લોહી ઓગતો જમીન પર પડીને મરી ગયો. અદ્ભુત કર્મ કરનાર બલદેવજી દ્વારા પ્રલંબ મરાઈ ગયો છે એમ જાણીને ગોપ બાળકો બહુ સારું થયું કહી એમની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રલંબાસુરના મરાઈ ગયા પછી ગોપ બાળકોના મુખેથી પોતાની પ્રશંસા સાંભળતા રહીને બલરામજી શ્રીકૃષ્ણ સાથે ફરી ગાયોના દળમાં આવી ગયા. આ પ્રમાણે વિવિધ પ્રકારની લીલાઓ કરતા રહીને બલરામ અને શ્રીકૃષ્ણ વનમાં વિહાર કરી રહ્યા હતા. દરમિયાન વર્ષા ઋતુ પસાર થઈ ગઈ અને શરદ ઋતુનું આગમન થયું. જળાશયમાં કમળ ખીલવા લાગ્યા. આકાશ અને નક્ષત્ર નિર્મળ થઈ ગયા. આ સમયમાં સમસ્ત વ્રજવાસીઓ ઇન્દ્રોત્સવનું આયોજન કરવા લાગ્યા. તેમને ઉત્સવ માટે બહુ ઉત્સુક જોઈને શ્રીકૃષ્ણે વડીલ વૃદ્ધ ગોવાળોને કુતૂહલવશ પૂછ્યું, આ ઇન્દ્રોત્સવ શું છે જેના કારણે તમને સૌને આટલો બધો આનંદ થઈ રહ્યો છે? શ્રીકૃષ્ણને અત્યંત આદરપૂર્વક પ્રશ્ન પૂછતા જોઈને નંદબાવાએ કહ્યું, બેટા, દેવરાજ ઇન્દ્ર મેઘ અને જળના સ્વામી છે. એમના કહેવાથી મેઘ વરસાદ વરસાવે છે, તેનાથી જ અન્ન ઉપજે છે, જેને ખાઈને આપણે બધા તથા અન્ય જીવો જીવન નિર્વાહ કરીએ છીએ અને દેવતા વગેરેને પણ તૃપ્ત કરીએ છીએ. આ દૂધ અને વાછરડાવાળી ગાયો ઇન્દ્રના દ્વારા આપેલા અન્નથી જ સંતુષ્ટ થઈને હૃષ્ટપુષ્ટ રહે છે. જ્યાં વરસાદ કરનારા મેઘ હોય છે ત્યાં ખેતી વિનાની ભૂમિ દેખાતી નથી, કોઈ ઋણગ્રસ્ત રહેતું નથી અને ત્યાં ભૂખથી પીડિત એક મનુષ્ય પણ દેખાતો નથી. મેઘ સૂર્યના કિરણો દ્વારા પૃથ્વીનું જળ ગ્રહણ કરે છે અને પછી સગળા લોકના હિત માટે તેને વરસાવી દે છે. તેથી વર્ષા કાળમાં રાજાઓ, આપણે તથા બીજા દેહધારીઓ પણ બહુ પ્રસન્નતાથી ઉત્સવ મનાવીએ છીએ અને દેવરાજ ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ઇન્દ્ર પૂજા વિશે નંદબાવાની આ વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રને ક્રોધિત કરવાના ઉદ્દેશ્યથી કહ્યું, પિતાજી, આપણે લોકો ન તો ખેતી કરીએ છીએ કે ન વેપારથી જીવિકા ચલાવીએ છીએ, આપણા દેવતા તો આ ગાયો છે. કેમ કે આપણે બધા વનવાસી છીએ. આન્વિક્ષિકા, ત્રય, વાર્તા અને દંડ નીતિ, આ ચાર પ્રકારની વિદ્યાઓ છે. એમાં વાર્તાનો સંબંધ આપણી સાથે છે, તેથી તેનું વર્ણન સાંભળો. ખેતી, વેપાર તથા પશુપાલન, આ ત્રણ વૃત્તિઓ પર વાર્તા અવલંબિત રહે છે. ખેતી ખેડૂતોની વૃત્તિ છે અને વેપાર ખરીદ વેચાણ કરનારા વેશ્યોની. આપણા લોકોની મુખ્ય વૃત્તિ છે ગોપાલન. આ પ્રમાણે વાર્તાના ત્રણ ભેદ છે. ઉપર્યુક્ત ચાર વિદ્યાઓમાંથી જે વિદ્યાથી નિર્વાહ કરે છે તે તેના માટે મહાન દેવતા છે. તેને તેની જ પૂજા કરવી જોઈએ, તે જ તેના માટે ઉપકારક છે. જે મનુષ્ય એક દ્વારા અપાયેલું ફળ ભોગવીને પૂજા કોઈ બીજાને કરે છે તે આ લોક અને પરલોકમાં ક્યાંય પણ કલ્યાણનો ભાગી થતો નથી. આપણા વ્રજની જે પ્રસિદ્ધ સીમાઓ છે એમનું પૂજન થવું જોઈએ. સીમાની અંદર વન છે અને વનની અંદર બધા પર્વતો છે, જે આપણા માટે પરમ આશ્રય છે. તેથી આપણે ગિરિયજ્ઞ અને ગોયજ્ઞનો આરંભ કરવો જોઈએ. ઇન્દ્રના કારણે આપણે સો લાભ થાય છે. આપણા માટે તો ગાયો અને ગિરિરાજ દેવતા છે. બ્રાહ્મણો મંત્રયુક્ત યજ્ઞને પ્રધાનતા આપે છે. ખેડૂતો અળનું પૂજન કરે છે અને આપણા જેવા વન અને પર્વતોમાં રહેનારા લોકો ગિરિયજ્ઞ અને ગોયજ્ઞનું અનુષ્ઠાન કરીએ તે જ ઉત્તમ છે। તેથી મારો વિચાર તો એ છે કે તમે બધા વિવિધ પ્રકારની પૂજા સામગ્રીઓથી ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરો। આખા વ્રજનું દૂધ એકત્રિત કરવામાં આવે અને તેમાં બ્રાહ્મણો અને અન્ય યાચકોને ભોજન કરાવવામાં આવે। આ પ્રમાણે ગોવર્ધનની પૂજા, હોમ અને બ્રાહ્મણ ભોજન થઈ ગયા પછી ગાયોનો શરદ ઋતુમાં પ્રાપ્ત થતા ફૂલો દ્વારા શણગાર કરવામાં આવે અને તે બધા ગિરિરાજની પરિક્રમા કરે। ગોપાલો, આજ મારો મત છે, જો તમે પ્રેમપૂર્વક આ યજ્ઞ કરશો તો આનાથી ગાયો અને ગિરિરાજ ગોવર્ધન પ્રસન્ન થશે, સાથે સાથે મને પણ બહુ પ્રસન્નતા થશે। કૃષ્ણના વચન સાંભળીને નંદ વગેરે વ્રજવાસીઓના મુખ પર પ્રસન્ન થઈ ગયા। તેઓ બોલ્યા, બહુ સારું, બહુ સારું, તે જે આ પોતાનો મત પ્રગટ કર્યો છે, વિચાર બહુ સુંદર છે, આપણે એમ જ કરીશું, હવે ગિરિયજ્ઞનો જ આરંભ કરવામાં આવે। આમ કહીને વ્રજવાસીઓએ ગિરિયજ્ઞનું અનુષ્ઠાન કર્યું। ગિરિરાજ ગોવર્ધનને દહીં અને ખીરનો ભોગ ધરાવ્યો, સેંકડો હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, પછી ગાયો અને સાંઢોની પૂજા કરી અને તેમને પણ ગિરિરાજની પરિક્રમા કરાવી। સાંઢ પાણી ભરેલા મેઘની જેમ ગર્જના કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણ બીજા રૂપમાં પર્વતના શિખર પર જઈને બેસી ગયા અને હું જ મૂર્તિમાન ગિરિરાજ છું એમ કહીને ગોપો દ્વારા અર્પણ કરેલા વિવિધ પ્રકારના ભોજનનો ભોગ આરોગવા લાગ્યા તથા પોતાના કૃષ્ણ રૂપે જ ગોવાળોની સાથે પર્વતના શિખર પર ચડીને તેમણે પોતાના બીજા રૂપનું એટલે કે ગિરિરાજનું પૂજન પણ કર્યું। ત્યાર પછી ગિરિરાજ રૂપે પ્રગટ થયેલા ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ગોવાળો તેમની પાસેથી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરીને ગિરિયજ્ઞની સમાપ્તિ કરીને વ્રજમાં પાછા આવી ગયા। અધ્યાય 74 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।